જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું. પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને, એકાગ્રચિત્ત થઈને, શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાઉં અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. ગયા પ્રવચનમાં આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવન વિશે થોડું સાંભળ્યું. ગુણાતીતાનંદ સ્વામી એટલે જેવા નામ એવા જ ગુણ. ગુણાતીતાનંદ સ્વામી, ગુણ, અતીત, આનંદ અને સ્વામી. ગુણથી અતીત, અતીત એટલે પર. ગુણ એટલે માયાના સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મોહ મમતાદિક માયાના જે ગુણ છે, દોષ છે, એનાથી અતીત એટલે રહિત. માયાના ગુણથી જે પર છે, માયાથી જે પર છે, એને કહેવાય ગુણાતીત. એનો જેને સદૈવ અખંડ આનંદ છે એ ગુણાતીતાનંદ. એવા આનંદના જે માલિક છે, સ્વામી છે, એ ગુણાતીતાનંદ સ્વામી. આંખ ખોલે તો પણ અખંડ પરાત્પર પુરુષોત્તમ શ્રીજી મહારાજનું દર્શન થાય, આંખ બંધ કરે તો પણ અખંડ શ્રીજી મહારાજનું દર્શન થાય. કલ્પના કરો એ કેવું છે. જાગૃતમાં અખંડ શ્રીજી મહારાજનું દર્શન થાય, અખંડ, અને ગાઢ સુષુપ્તિમાં, નિદ્રાવસ્થામાં, કે જ્યાં હંમેશા જીવ પ્રાણી માત્રને ઘોર અંધકાર વ્યાપેલો હોય, ત્યાં સ્વામીને અખંડ ઉજ્જવળ તેજ જળહળતું હોય ને એમાં પુરુષોત્તમનું દર્શન થતું હોય, એવા ગુણાતીતાનંદ સ્વામી હતા. દ્રષ્ટિ માત્રથી, શબ્દ માત્રથી જીવને માયા રહિત કરી નાખે, માયાની પાર સ્થિતિ પહોંચાડે. સંસારમાં હોવા છતાં સંસારમાં ન હોય એવી સ્થિતિમાં મૂકવું એ સ્વાભાવિક બહુ કઠણ છે. અને જીવને સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઓળખાવવું, એમાં નિષ્ઠા કરવી અને સર્વોપરી ઉપાસના એ જીવમાં દ્રઢ કરાવવી, એ સ્વામીનું પરમ લક્ષ. અને વાતે સાચી, સ્વયં અક્ષર બ્રહ્મ જ્યારે નિરૂપણ કરતા હોય પરબ્રહ્મનું, ત્યારે એમાં શું કચાશ હોય. ઉના પાસે ગરાળ ગામ છે. એ ગરાળ ગામના ભૂદર શેઠ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગને દર્શન માટે આવ્યા, પણ સ્વામી ત્યાં નહોતા. ગુણાતીતાનંદ સ્વામી સાંખડા વદરની વીડીમાં ગાયો માટે ઘાસ વઢાવવાની સેવા કરાવવા ગયા હતા. વિચાર તો કરો કે જેને બ્રહ્માંડ નજરમાં ના આવે, બ્રહ્માંડો નજરમાં ના આવે, એ સામાન્ય સેવા પ્રવૃત્તિ કરે છે. આપણને કંઈ ન હોય તો એ આપણી પોઝિશન આડી આવે. વિચારો, કાંઈ ન હોય નહીંતર શું હોય? બ્રહ્મ પરબ્રહ્મ આગળ આપણી શું સ્થિતિ છે? આ સત્સંગમાં એકાંતી ગરીભક્તો અને સંતો થાય એની આગળ આપણી શું સ્થિતિ છે? છતાંય નીચા નમીન સેવા નથી થતી, સંતો ભક્તોને પગે નથી લગાતું. ભગવાન ને ભગવાનના સાધુ સંતો ભક્તો કહે એમ નથી વર્તાતું. ગુણાતીતાનંદ સ્વામી એ સાંખડા વદરની વીડીમાં ગાયો માટે ઘાસ વઢાવવાની સેવા કરાવે, પણ આવો કોઈ સાધુ થયો નથી કે ઘાસ વઢાવતા વઢાવતા અખંડ વચનામૃતની કથા ચાલુ હોય. બોટાદના શિવલાલ શેઠ વચનામૃત વાંચે અને ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે ને ઘાસ વઢાતું હોય. જૂનાગઢ ભૂદર શેઠ ગયા ગરાળ ગામના, પણ ત્યાં સ્વામી નહોતા એટલે થયું કે સાંખડા વદર છે તો ચાલો ત્યાં દર્શને જઈએ. આવ્યા, સ્વામીને દંડવત કર્યા. સ્વામી આમ જોઈને કે ઓહો ભૂદર શેઠ, તમે અમને ખોળતા ખોળતા પહોંચ્યા ખરા. તો કે હા મા બાપ, મેં નક્કી કર્યું હતું કે જ્યાં હોય ત્યાં જવું છે. હવે એ વીડીનો પ્રદેશ એટલે ઘાસ ને બધી જંગલ ને એવું પ્રદેશ હોય, બધો પથરાળ ભૂમિ હોય, ઉનાળાની ગરમી હોય, તાપ તપતા હોય, જળ છાયાને કંઈ બહુ ઝૂકતી હોય નહીં, સંજોગ ન હોય, ગરમ ગરમ ખાવાનું કંઈ મળે નહીં, ટાઢું ખાવાનું હોય, બિછાના ગાદલા કંઈ હોય નહીં. હવે આ શેઠ સુંવાળી કોમ અકળાઈ જાય, સાંજ તો માંડ માંડ પડી. નક્કી કર્યું કે હતું મનમાં કે રોકાઈશું, પણ અહીંયા રોકાવા જેવું નથી. શરીર આડું આવે છે. નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ને બધાએ કહ્યું છે, પણ આ બે સંતોના તો સ્પષ્ટ વચન છે કે મોટામાં મોટો કુસંગ હોય તો આ દેહ પણ ઓળખાય તો એની સેવામાંથી નવરા થાય છે, એની સેવામાંથી કંટાળો આવે છે. ભગવાનનો અભાવ આવે, સાધુનો અભાવ આવે, હરિભક્તોનો અભાવ આવે, સત્સંગનો અભાવ આવે, પણ દેહનો દેહના સંબંધીનો અભાવ આવે. એ હરિભગત આવે ને ભેળો, એને નાનો છોકરો હતો, સાવ આવડો ભટુરિયો. આ છોકરાને કંઈ વાંચતા હોય ને ગોખાઈ ગયું હોય તો એ કે સ્વામીએ કીધું છે વાતોમાં, એને બાપાને સામું જોઈને કહ્યો કે ભૂંડણ જેવી સ્ત્રીમાં હેત થાય પણ સાધુમાં હેત ન થાય. હું તો મૂંઝાઈ ગયો, આમાં બોલવું શું? એટલે સવાર થયો એટલે શેઠે પછી ગુણાતીતાનંદ સ્વામી આગળ આમ બેસીને વાત કરવા જાય પણ જીભ ઉપડે નહીં. પણ સ્વામી તો અંતર્યામી પુરુષ છે, પુરુષોત્તમને પ્રકાશે પ્રકાશિત છે. એમણે કીધું શેઠ જવાના સંકલ્પ થાય છે ને, અને તમને ગરમ ગરમ જમવાનું મળતું નથી એ વધારે મુશ્કેલી છે. તો કે હા મા બાપ, એવું જ છે, તમે તો અંતર્યામીપણે કહી દીધું, બસ રજા આપો તો હવે હું જઉં પછી જૂનાગઢ પધારશો ત્યારે સત્સંગ કરવા આવીશ. ઘણા આ બધા આપણી સગવડતા એ બધું ગોઠવવાની આપણી વૃત્તિ હોય ને. હું એકવાર અહીંયા ચોકમાં ઊભો હતો ને એક હરિભગત, એને જલ્દી કંઈ ટ્રેન બસ પકડવી હતી, તે હું એને બધી વાતચીત હતી એટલે હું કરતો હતો કે એ હરિભગત ઓલી ઓફિસમાંથી નીકળીને ત્યાં ઠાકોરજી આગળ સાધુશ્રમ છે ને સ્વામી ભગત એ લોબીમાં હતા. મને કે સ્વામી અહીંયા આવો, તમે અહીંયા આવો. મેં કીધું ભાઈ આવું આમ તો થોડુંક, અરે પણ તમે અહીંયા આવો ગુરુ, તમે અહીંયા આવો ગુરુ, ગુરુ અહીંયા આવો. એટલે હું પછી ત્યાં ગયો. મેં કીધું શું છે? દંડવત કરવાશ? ત્યાં ધૂળમાં ના થાય, ગુરુ અહીંયા આવો. ગુરુ કેવું છે? અને પાછું સેવક પણ કરાવવું છે એમની પાસે. આપણે તો કોઈના ગુરુ નથી, આપણે તો ચેલા છીએ, પણ સમજવા માટે કે આવી બધાની પ્રકૃતિ હોય છે. એ વખતે એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ બધા છે ને એ બધા રાજી ક્યારે રહે છે, એ બધાનું હું કયું કરું? કોઈ કે આમ તો કે હા હોય એમ, કોઈ કે આમ તો કે હા એમ. પછી ક્યારેક સ્વામી એવું કહી દે કે એ જેની હામાં પેશાબ કરવા ના બેસીએ એને સત્સંગ કરાવવા માટે હાથ જોડીએ છીએ. જીવની ઉપર કરુણા અને દયા એ જે વર્ણન થાય છે બધા આપણે છીએ એમ સમજવું. આપણે કેટલું સત્સંગમાં સંતોને ભક્તોને ઝુકાવીએ છીએ, ધાર્યું કરાવીએ છીએ એ તપાસ. સાધુના સેવક નથી હોતા, હરિભક્તોનો સત્સંગ ત્યાં સુધી હોય છે, માફ કરજો, જ્યારે સાધુ તમારા સેવક થઈને રહે ત્યાં સુધી. અને જ્યારે આપણે સેવક થઈએ ત્યારે સાચો સત્સંગ થાય. હા મા બાપ કે હવે એવું છે મનમાં થાય છે, સ્વામી કે તમને ગરમ ગરમ ખાવાની વ્યવસ્થા કરી દઈએ તો, પણ મા બાપ મારે તમને તકલીફ દેવી? અમારે કાંઈ તકલીફ નથી, બહુ સરળતાથી થઈ જશે, પણ મારે તો તમને અહીંયા રાખવા છે, મારે તમને વાતો ભગવાનની કરવી છે. પછી શેઠ મોકો મળે કે ન મળે, અમૃત પીવામાં વાયદો ન કરાય. જો ગંગાને કિનારે પહોંચ્યા પછી એમ ન કરાય કે હવે કાલે નાહીશું, એ ડૂબકી મારી લેવાય. પછી જોયું જાય છે કેમ જનક મહારાજાને ઓલા નવ યોગેશ્વરો મળવા આવ્યા તો પોતાનો ખેસ હતો એ પોળો કરીને બીજા છેડે પકડીને એ કરે નવ જણાને ભેટ્યા. તે કોઈ ક્યાં તે ગાંડો છે શું? જનક મહારાજ આવું કેમ કર્યું? તો કે એક ઋષિને યોગેશ્વરને ભેટવો અને મારો દેહ પડી જાય તો આઠને ભેટવાનું રહી જાય, માટે પહેલાં એ કાર્ય મળી લઉં અને પછી એક એકને મળું. તો શેઠ ગરમ ગરમ ખાવાની વ્યવસ્થા કરી દઈએ, પણ મા બાપ કાંઈ તમારે જુઓ ખાખરાના પડિયા પેલા પાંદડા લાવવા, અને ખાખરાના પાંદડા સ્વામી હાથમાં લઈ પોતાના હાથે આમ પેલી એની ડાળખીઓ નાખી અને સરસ મજાનો મોટો પાત્ર પડ્યા જેવું બનાવ્યું. શેઠને કે આમાં પાણી નાખો. હવે જો મેં તમારા માટે ચોખા ભાત રાઈસ એ લાવી રાખ્યા, જો એમાંથી લઈને આમાં નાખો, હું તમને ગરમ ગરમ રસોઈ બનાવતા શીખવાડી દઉં, પછી તમારે રોજ બનાવી લેવાની અને એ અમારો સત્સંગ કરવાનો. ભલે માબો. પણ હવે શેઠ વિચાર કરે, આ પાંદડામાં પાણી નાખ્યું, આ પાંદડામાં ચોખા નાખ્યા, હવે તો કે હવે જો ત્રણ પાણા મૂકો, એની માથે આ પડિયો મૂકો અને હેઠે તાપ કરો. પણ આ કરો ને, અને સાંખડા વાદર વદરની સીમ હજી પણ સાક્ષી પૂરે છે કે એ ભૂધર શેઠે નીચે બળતણ સળગાવ્યું અને એ ખાખરાના પાંદડામાં ભાત પાક્યા. સ્વામી કે જો પાક્યા, હવે જો આ ગોળ છે થોડો ઘી છે નાખી એ મેળવી, રોજ ચોખા ઘી ગોળ ખાવ અને અમારી વાતો સાંભળો, અને આમાં રોજ તમારે આ રીતે પકાવી લેવું. શેઠ તો એક બાજુ આશ્ચર્ય થાય, ઓહો ઓહો, એટલામાં જ થાય કે મારું ખાખરાના પાંદડામાં ભાત રસોઈ પાકે, વિચાર કરો ને કેમ થાય કેમ. અને રોજ પછી તો શેઠ ગરમ ગરમ ભાત ઘી ગોળ એ જમે, અને સ્વામી પછી એ ભગવાન પુરુષોત્તમની વાતો કરે, સાંખ્યની યોગની વાતો કરે, જીવને બ્રહ્મરૂપ થવાની માયા પાર જવાની વાતો કરે, મૂર્તિના રસની મૂર્તિમાં જોડાવાની વાત કરે. શેઠને અહો હો થાય, દસ દિવસ થયા ત્યાં તો ભાઈ અમૃત પીતા પીતા શેઠને તો શું અહો ભાવ, શું આનંદ, શું દિવ્યતા પ્રાપ્ત થાય. સ્વામી કે શેઠ, 11મે દિવસે કહ્યું, શેઠ હવે તમે તમારે ઘરે જવું હોય તો જાઓ, ભલે માં અભરે ભરાય. શેઠ પાછા ફેર્યા, પણ શેઠ ઓલો પડ્યો ભેળો લેતા ગયા ઘરે પહોંચ્યા. આડોશ પાડોશમાં હરિભક્તો છે બધા, મળવા આવ્યા, શું ગયા, શું કર્યું, શું વાતો કરી. વાતો કરી શેઠે જે સાંભળ્યું હતું એ બધા એમ થયું, ઓહો બહુ આનંદ થયો. શેઠ કે, પણ હું એક નવીન વસ્તુ શીખતો આવ્યો છું. એટલે તમે તમારે જુઓ, લાવો ત્રણ પાણા, નીચે કરો તાપ. અરે પણ શું કરો? અરે જુઓ, થેલામાંથી કાઢ્યો એનો ખાખરાનો પડ્યો, એમાં નાખ્યું પાણી ને એમાં નાખ્યા ભાત, એના ઘરવાળા કે આ શું કરો છો તમે? અરે હમણાં જોવા ભાત પકાવું, ચહકી ગયું છે, શું આમાં ભાત થાય? અરે પણ કે જુઓ, હું 10 દાડા સુધી આમાં પકાવીને જીમો છું. કોઈને કહેતા નહીં, મૂર્ખ ગણશે. અરે તને કરી બતાવું. હવે બે પાંચ હરિભક્તો બેઠા ને પડ્યો ઓલા પાણા ઉપર મૂક્યો ને કર્યો હેઠે તાપ, ત્યાં ભપ દઈને ભડકો થઈ ગયો, બધું પીડ્યું ચૂલામાં, ચૂલો ઠરી ગયો. શેઠ તો જોઈ રહ્યા, પણ શેઠને થઈ ગયું કે આ તો મારા ગુરુએ પ્રતાપ મૂક્યો હતો એટલે પાકતું હતું, બાકી આમાં કામ. એની કૃપા દ્રષ્ટિથી જયારે આમાં પ્રકૃતિને ફેરવી નાખે, નાશવંતને અવિનાશી કરી નાખે. ભાઈ શ્રીજી મહારાજ અમુસ્તુ કહ્યું છે, ભગવાન માયામાં આવે તો માયાને પણ બ્રહ્મરૂપ કરી નાખે. આ તો ગુરુ ગુણાતીતનો પ્રતાપ હતો. આંખમાં આંસુ આવી ગયા, પછી બધી વાત કરી કે આવું હતો, ઓહો વાહ. ગુણાતીતાનંદ સ્વામીને ઐશ્વર્યનું કોઈ પ્રદર્શન નહોતું કરવું, ભૂધર શેઠને પ્રદર્શન કરવું હતું. ઐશ્વર્ય પ્રતાપ આ તે બધા દિવ્ય ગુણો એ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો વિષય નથી. પ્રદર્શનનો જ્યારે વિષય બને ત્યારે પોતાને અને બીજાને હાનિ થાય. પણ જોવાનું એ છે કે ગુણાતીતાનંદ સ્વામીને આવી જીવ ઉપર કરુણા કરીને ગરમ ગરમ રસોઈ જમાડીને પણ એને પુરુષોત્તમનો રસ પાવાનો, કથા વાર્તા કરવાનો તાન કેટલું. નહીતર આજે કોઈ વાતો કરે, કથા કરે, કીર્તન કરે, ગાયકો હોય, સંગીતકારો હોય, વક્તા હોય, કથાકારો હોય, તો બધા એના પછી તો એનું મહેનતાણું પુરસ્કારની લાલસા, આશા, અપેક્ષા હોય જ. આ સંતો જે છે નિસ્વાર્થ, કેવળ ભગવાનને અર્થે વાતો કરે, કોઈ લાલસા નહીં, એવા ગુણાતીતાનંદ સ્વામી. એમણે જે બ્રહ્મરસ વહાવ્યો એ બાલમુકુંદાસજી સ્વામી એમના પરમ શિષ્ય, એમણે સંગ્રહ કર્યો વાતોનો અને એ ગ્રંથનું રૂપ આપ્યું. એ આ ગ્રંથ આપણે થોડો થોડો એમાંથી વાંચવાનું છે અને એના ઉપર વાતો કરવાની છે. એટલે આ જે પ્રવચનમાળા છે એનું આપણે નામ રાખ્યું છે, કહત હૈ ગુણાતીત. તો આજે આપણે ચાર પાંચ લીટી પ્રારંભની વાંચી. ગયા પ્રવચનમાં સ્વામીનું થોડું આપણે જીવન એની અંજલિ પીધી. આજે એમણે જે આ ગ્રંથ છે એ ગ્રંથના પ્રારંભિક વચનો વાંચ્યા કે સર્વપ્રથમ તો સર્વસંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતું કરે છે અને આપણે સાંભળીએ છીએ, ને એમ સાંભળીને પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને પછી કહ્યું છે તેમ સમજીને વર્તતા જવું. આટલા વચનો આવ્યા. ભાઈ, આ ભગવાનની ભગવદ્ કથા વાર્તા કઈ રીતે સાંભળવી એ પહેલા શીખ્યું. કથા સાંભળવી એ બહુ મોટી કળા છે. લિસનિંગ ઇઝ એન આર્ટ. સાંભળવું એ એક કળા છે, આર્ટ છે. હાઉ ટુ લિસન ટુ, કઈ રીતે સાંભળવું. કોઈ બોલતો હોય, ભગવદ્ કથાને ભૂલી જાઓ, કોઈ પણ વ્યક્તિ બોલતી હોય, પછી એ તમારો પરિવારનો કોઈ પણ સભ્ય હોય કે ઈતર હોય કે ગમે તે હોય, સામી વ્યક્તિ બોલતી હોય એને જો એક સાંભળતા આવડી જાય તો ઘણા બધા પ્રોબ્લેમ હલ થઈ જાય. એને સાંભળતા હોઈએ, પરિવારમાં હોય કે બિઝનેસમાં હોય કે બીજા ક્ષેત્રમાં હોય, રાજકીય સામાજિક કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ જ્યારે બોલે છે આપણને કંઈક કહે છે, પછી પ્રેમથી કહે છે, વઢીને કહે છે કે પોતાની પ્રશ્ન રજૂઆત કરે છે, પણ આપણને જો એને સાંભળતા આવડી જાય, અન્યને સાંભળતા આવડી જાય અને પોતાને સંભાળતા આવડી જાય, એને જીવનમાં કોઈ પ્રશ્ન ન રહે. પણ માણસને અન્યને સાંભળતા નથી આવડતું, કાં તો વચમાં બોલશે કે અધૂરું સાંભળશે કે બોલ્યા પહેલા જ પ્રતિભાવ આપી દેશે, કાં એને મૂંગો કરી દેશે, કાં ગુસ્સે થઈ જશે, કાં ઝઘડી પડશે. પણ ક્યારે મૌન રહેવું, ક્યારે એને કહેવું, ક્યારે એને પૂછવું, ક્યારે એને સમજાવવું, અથવા કેટલું ગમ ખાઈને પી જવું, આ જો સાંભળતા આવડી જાય અને એમાં પોતાની જાતને જો સંભાળતા આવડી જાય હરેક ક્ષેત્રમાં, તો માણસ તરી જાય, જીવનના પ્રશ્નો હલ થઈ જાય. પણ તમે જોજો કે આપણે ઘણીવાર બોલવામાં બહુ ઉતાવળ થઈ જાય છે, પ્રતિભાવ જલ્દી આપી દઈએ છીએ, ત્યારે સામા માણસને એવી અપેક્ષા પણ ન હોય. સાંભળવામાં નુકસાન નથી, બોલવામાં નુકસાન મોટે ભાગે હોય. મૌનમાં નુકસાન જલ્દી નથી, એમાં સાંભળવામાં નુકસાન નથી. હા, કુસંગને સાંભળીએ, આ બધી વસ્તુ બહુ સંભાળીને બોલવી પડે છે. અયોગ્ય સાંભળીએ તો નુકસાન જરૂર છે. પણ એ સિવાય કોઈ બોલતો હોય તો આપણે સાંભળીએ, તો વ્યવહારિક દ્રષ્ટિએ જે કંઈ નુકસાન થતા હોય એ નથી હોતા, પણ બોલે એને બહુ નુકસાન હોય. પેલું છે, સાંભળવામાં શક્તિ વ્યય નથી પણ બોલવામાં શક્તિ વ્યય થાય છે. બોલવામાં અણસમજણ પેદા થઈ શકે, ગેરસમજણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે, સાંભળવામાં શું ખબર શું થયું, એ સામાન્ય શું ખબર પડે ને, તમે શું સમજ્યા શું કર્યું. તો આ સામાજિક એટલે કે સાંસારિક લેવલની વાત થઈ કે એમાંય જો સાંભળતા આવડી જાય તો બહુ મોટો ફાયદો, અને ભગવત કથા જો સાંભળતા આવડી જાય તો સદેહે વિદેહી થઈ જાય અને જીવન મુક્ત થઈ જાય. સાંભળતા આવડી જાય કહેવું પડે કે જે ઋષિ પરંપરામાં જે શ્રવણની એક આખી પદ્ધતિ હતી એ આજે સદંતર લુપ્ત છે, એટલે એવું પરિણામ નથી. બહુ મોટી કળા છે ભગવત કથા સાંભળવી, જેમ ચિત્રકળા છે, શિલ્પકળા છે, નૃત્યકળા છે, સંગીતકળા છે, રસોઈ કળા છે. આ બધી કળા છે ને, રસોઈ બનાવી એ પણ જેમ કળા છે, એક ભિખારી માગવા આવ્યો તો એ શેઠ સાહેબ ઓવા કંઈક રોટી કંઈક ભાખરી કંઈક આપો, એટલે શેઠાણી કે ઊભો રહે તને આખી થાળી જ આપી દઉં. શેઠે કહ્યું રેવા દો શેઠાણી, એને એકાદ રોટલી રોટલો ભાખરી જે આપવું આપી દો, આખી થાળી આપવામાં બધું એવું શું આપણને જરૂર છે, આ છે ને આ પછી બીજે દી આવીને ઉભા રહે છે પાછા. પણ શેઠાણીએ તો રોટલી દાળ ભાત શાક અથાણું સંભારો જે હશે આખી થાળી એમને ભિખારીને આપી. બોલો રાજી થતો તો વયો ગયો, પણ શેઠને ગમ્યું નહીં, જોજે આ કાલ પાછો આવશે, આ તમે બધાને છે ને આ બધા આવું કરાય તે, આ તમે બધાને પાછા ચડાવી મારો છો. શેઠાણી કે સાંભળ્યું નહીં, બીજો દી થયો આવ્યો હો પાછો ભિખારી. શેઠ કે જો આવ્યો ને પાછો, આ બધું જયારે આગલે દિવસે કહ્યું તું એ ભિખારી સાંભળતો જ તો, એટલે પાછો શેઠે કીધું જો હું કહેતો તો ને આવશે, આવ્યો આવ્યો ને. ભિખારી કે શેઠ સાહેબ સાંભળી લ્યો, હું આજે કઈ ભિક્ષા માગવા નથી આવ્યો, મારે મારી બેન ને એટલે શેઠાણી ને મારે એક પુસ્તક ભેટ આપવું છે. હા કે પુસ્તક તો કે હા પુસ્તક આપવું છે ભેટ, રસોઈ બનાવવાની કળા આમાં વાંચો અને એ રીતે બનાવો. શેઠ સાહેબ તમને ધન્યવાદ છે કે તમે આના હાથનું કેમ પચાવો છો. માંદા પડી જાય ખરેખર, અમે એક જગ્યાએ ગયા હતા ને પછી બ્રાહ્મણ હતા ને બહુ ભાવ કરીને મને કે અમે સંતો હતા કે તમારી સામે હું બ્રાહ્મણ છું ને બધું અમને ભાવ અમારી રીતે મને રસોઈ કરીને મને તમને જમાડવા દો એટલે મારે એમ કે મને સંતોષ થાય ને ભાઈ એને રોટલી શાક દાળ બધું બધું બનાવ્યું. શાક તો બરાબર હતું પણ જે રોટલી બનાવી હવે રોટલી કેવી, રોટલો કેવો, ભાખરો કેવો, ભાખરી કેવી, અને ભાઈ દાળ બનાવી તો દાળને સૂપ કેવું, દાળ કેવી, કઢી કેવી, પૂછવું પડે ભાઈ શું બનાવ્યું છે. રસોઈ બનાવી એ પણ એક કળા છે. રાતે ચોર આવ્યો તો શેઠાણી જાગી ગયા પછી એટલે કે જાગજો કહું ચોર આવી ગયો છે હાથે, પણ અરે પણ કે હજી રસોડામાં છે ત્યાં શું કરે છે, એ જમે છે તો વાંધો નહીં પકડાઈ જશે. એમ કેમ પકડાઈ જાય, તો કે તારા હાથનું જમે છે ને બીજા દિવસે હોસ્પિટલમાંથી મળી આવશે. એટલે રસોઈ કળા છે, ચિત્ર કળા છે, સંગીત કળા છે, એમ શ્રવણ પણ એક કળા છે. આ હું એટલા માટે કહું છું કે આપણને ખબર પડે કે સાંભળવું એ પણ એક કળા છે. રસોઈમાં આપણને ખબર પડે ભાઈ કળા છે, અમુકનો એવો હાથ હોય ને ગમે તેમ મીઠું મરચું હળદર ચટણી ગોળ દાણા મીઠું નાખે તમારે સ્વાદિષ્ટ જ થાય, અને અમુક આમ ચમચી લઈને શાકમાં નાખી દીધું ઉપર ઢગલી થઈ ગઈ ત્યાં ચમચી ભરાઈ પાછું લઈ લે. અને તોય સારું ના થાય. એ જેમ કળા છે અમુકને જ હોય કળા. રસોઈ તો બધા કરે પણ શ્રેષ્ઠ રસોઈયા કોઈક જ હોય. ચિત્ર તો ચિત્રકાર તો ઘણા હોય પણ શ્રેષ્ઠ ચિત્રકાર તો અમુક જ હોય. સંગીતકાર તો ઘણા હોય પણ શ્રેષ્ઠ સંગીતકાર તો અમુક જ હોય. ભીમસેન જોશી, જસ પંડિત જસરાજ કે મોહમ્મદ રફી કે પછી મન્ના ડે, આવા બધા બધા ન હોય. એમ કથાકાર તો ઘણા હોય પણ શ્રેષ્ઠ કથાકાર અમુક હોય. વક્તા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ વક્તા તો અમુક હોય. વક્તા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ વક્તા તો, તમે બોલો તો મજા આવશે આમાં એક બે વાક્યનો આમ જમાવટ છે. વક્તા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ વક્તા તો અમુક જ હોય. એમ શ્રોતા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ શ્રોતા તો અમુક જ હોય. આ પકડાતું નથી આપણને, આપણે બધું હમથળાયેલું જાય છે, બધા શ્રોતા સરખા, બધા શ્રોતા સરખા છે જ નહીં. એ શ્રોતા એટલે તો ખબર છે ને, તમે શ્રોતા કહેવાઓ ને હું વક્તા કહેવાઉ, નહીતર કે આ સ્વામી શેરડીના છોતાની વાતું શું કરે. આજે ન ગણે આમ બધું એવું છે ને, સમજાય. સત્સંગ એક જગ્યાએ હું વાત કરતો, મેં કીધું સત્સંગ દરમિયાન આમ રહેવું, જીઓ સ્કૂલ ટાઈમ દરમિયાન આમ રહેવું, તો મને કે દરમિયાન દરમિયાન એટલે શું? તમે દરમિયાન દરમિયાન કરો છો. મેં કીધું ડ્યુરિંગ સ્કૂલ ટાઈમ, મને કે ઓકે. એટલે મેં તમને ક્લેરિક કર્યું, ભાઈ શ્રોતા એટલે સાંભળનાર, વક્તા એટલે બોલનાર. આજે ગુજરાતીનું પણ શબ્દકોશ કરવું પડે એવું છે, પરોઢની ખબર ના પડે. ક્યાં અમુક નથી ખબર પડતી ને, રોંઢાની ખબર ના પડે, ઢોરની ખબર પડે પણ ઢાખરની ખબર ન પડે. સમજાવવું પડે એમ, શ્રેષ્ઠ શ્રોતાઓ અમુક જ હોય. અમુક શ્રોતાઓ પથ્થર જેવા હોય, નો ઇફેક્ટ એટ ઓલ. પાળિયા નથી પધરાવ્યા હોતા, એટલે જે કુરબાન થઈ ગયા હોય એના માટે પાળિયા નહીં. શિયાળો ઉનાળો ચોમાસું રાત કે દિવસ હજડ બમ. એમ ઘણા એવા શ્રોતા, તમે હાસ્યની વાત આવે તો એટલા જ ગંભીર કે આને રોજ મરણના કાગળ આવતા છે. અને કરુણ વાત કરો, વીર રસની વાત કરો, રૌદ્ર રસની વાત કરો, ગંભીર રસ કરો, શાંત રસ વહાવો, ગમે તે જાણે કંઈ જ નથી. ગંભીર મુખમુદ્રા કરીને, ધારણ કરીને બેઠા આપણને ખબર જ ના પડે કે આને શું સાંભળવું છે. પથ્થર જેવા, આનો ઘણો વિસ્તાર થઈ શકે એક એક બાબતનો. મતલબ પથ્થર એટલે જળ, પીગળે જ નહીં, બહુ વિસ્તાર નહીં કરીએ. બીજો પ્રકાર છે શ્રોતાનો, લાખ જેવા. એક કથાકાર કે મારા શ્રોતાઓ તો લાખના છે. પેલા કે એટલા કિંમતી, તો કે લાખના એટલે સમજ્યા નહીં. પોસ્ટ ઓફિસમાં જ પેલું સીલ કરવા જે લાખ વાપરે ને, એમ જ્યારે ગરમ કરે ત્યારે એકદમ નરમ નરમ, પણ થોડી વાર થાય એટલે પાછી લાકડા જેવી થઈ જાય. એમ કથામાં બેઠા હોય ત્યારે તમે પાણી પાણી થઈ જાવ, નરસૈયાનો બીજો અવતાર લાગે, મીરાબાઈ એનાથી હેઠી લાગે. ટોલ્સ્ટોય એક પ્રસંગ લખ્યો છે, રશિયાના મહાત્મા સાહિત્ય લેખક મહાત્મા ટોલ્સ્ટોય, એમણે લખ્યું છે કે હું આ સમજી શકતો નથી. હું નાનો હતો ત્યારે મારા માતાની સાથે, એ તો બહુ સુખી જમીનદાર, મોટું કુટુંબ, વૈભવશાળી જીવન, એટલે ઘોડાગાડીને બગીને કોચને આ બધું હોય ને, એનીમાં બેસી અને નાટ્યગૃહમાં નાટક જોવા જઈએ. એટલે હું નાનો હતો, મારી મા સાથે હું નાટક જોતો હોઉં, તો નાટક ચાલતું હોય, નાટકમાં જે દ્રશ્યો આવે અને એવા કરુણ દ્રશ્યો આવતા, ત્યારે મા મારી એટલી રડે, બે ત્રણ તો રૂમાલો ભીના થઈ જાય. હું એક સેવકને તો એને આ રૂમાલ આપવા જ રહેવું પડે એટલી રડે. પણ મેં એકવાર જોયું, અમે એમાં નાટક પૂરું કરીને બહાર આવ્યા ત્યારે એના ઘોડાગાડી ઉપર એ જે ઘોડાગાડી ચલાવનારો એ તૈયાર જ બેસતો હોવો જોઈએ, આવે એટલે તરત જ ઘોડાગાડી ઉપડી જવી જોઈએ, આવો એનો તો વટ. અને એ દેશની ઠંડી, બરફ પડતો હોય ને એવી બધી વેધરનું આવું, તે એકવાર એ બરફ વરસા અને ખૂબ ઠંડી, પણ ઓલા એ તો ઘોડાગાડી ઉપર જ બેસી રહેવું પડે. અમે આવ્યા ઘોડાગાડીમાં બેસવા, તો ખરેખર ગાડી ચલાવનારો, ઘોડાગાડી ચલાવવા વાળો બેભાન થઈ ગયો હતો ઠંડીમાં. તો કોઈ માની નહીં શકે, પણ મેં મારી નજરે જ જોયું, નાનો હતો છતાંય મને એમ થયું કે આ શું છે એમ. મારી માતાએ બે સેવકો દ્વારા એને ઢસડીને ખસેડીને એક બાજુ નાખી અને બીજા સેવક પાસે ઘોડાગાડી ચલાવીને ઘરે આવી ગઈ. ત્યારે મને એમ થયું કે અંદર નાટક ગૃહમાં રડતી હતી એ આ છે કે બીજી છે? બહુ વિચારતા કરી મૂકે એવા છે. માણસ કેટલું ડ્યુઅલ જીવન જીવે છે, ડબલ ઢોલકી જેને કહેવાય. કથામાં તમે જુઓ તો એ બધા હારે કેવા કીર્તન થતા હોય, કેવી ભક્તિ ભાવના, જેવા ઘરે પહોંચે એમ થાય કે આ કળિયુગના અવતાર છે, એટલે લાખ ના હોય, લાખ જેવા. થોડી વાર પીગળે પછી પથ્થર દઈ એ કથાનો સીમાડો વળોટે એટલી જ વાર. રાજકોટમાં એમ એક હરિભગત હતા, હવે તો કદાચ ધામમાં વૈયા ગયા, પછી મેં તો કંઈ ધ્યાન નથી રાખ્યું, વૈયા ગયા કર્યા એમ. પણ એ મંદિરમાં આવે, ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિર છે ને, ધાય તમારે ઘનશ્યામ મહારાજ આગળ હાથ લાંબા કરી કરીને શું ગાય, શ્રીજી મહારાજ જાય શ્રીજી મહારાજ, પાંદડે પાંદડે તમારું નામ, શ્રીજી મહારાજ જય શ્રીજી મહારાજ, એના આવી રીતના બધા લેકાન લટકાન, હે શ્રીજી મહારાજ જય શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ જય શ્રીજી મહારાજ, હે પાંદડે પાંદડે તમારું નામ, શ્રીજી મહારાજ જય શ્રીજી મહારાજ. હવે પાંદડે પાંદડે અને શ્રીજી મહારાજ દેખાય, અને ઘરે જઈને એના સગા બાપને લાકડીએ લાકડીએ મારે. એકદમ હકીકત છે. એટલે હું તો એમ કહું છું કે ભાઈ આપણે કથામાં સાંભળીએ, થોડો ભાવ ગ્રહણ કર્યો હોય, બધું હોય તો બહાર પણ આપણે એ રીતે હરિભક્તો સાથે, સમાજ સાથે, પરિવાર સાથે, ભક્તો સાથે, સત્સંગીઓ સાથે કે કોઈ પણ વ્યક્તિઓ સાથે થોડું વિચારવું કે આપણે આ મહિલા તો નથી ને. લાગે છે ને જો સાંભળ્યું કળા છે. ત્રીજો પ્રકાર છે સાહેબ શ્રોતાનો, દરજી જેવા. દરજીનું કામ શું હોય? તમને સારામાં સારો કાપડનો તાકો આપી દો, એ લીએ પેલી કાતર, આમ કાપે આમ કાપે આમ કાપે આમ કાપે આમ કાપી, એ પોતાના મનમાં હોય એવું જ કાપે. કેમ, એણે પહેલાં નક્કી જ કર્યું હોય ને, એ નક્કી કરીને આમ કાતર કાપીને પછી સીલીને એ ડગલો ને ડગલીને એવું કરી પોતે પહેરે ને બીજાને પહેરાવે. દરજી જેવા શ્રોતા સાંભળે બરાબર તમારે, હા, પણ એની રીતે કાપે અને પછી એનો ડગલો ડગલી બનાવે અને પોતે પહેરે ને બીજાને પહેરાવે. મારી દ્રષ્ટિએ આ શ્રોતા અત્યંત ખતરનાક છે. પેલો શ્રો પથ્થર જેવો કે લાખ જેવો કે એ સમજ્યા કે એનો બહુ સીમિત ક્ષેત્ર છે, પણ આ બહુ ભયંકર પ્રાણી છે. કથા હોય, ભગવત કથા હોય તો સેજી હવે આવે, કમ દયાલમ શરણમ વ્રજેમ. પૂતના આવી ઝેર પીવડાવવા આવી, વિષ પીવડાવવા આવી, છતાં પણ એને માં યશોદાની સાથે ભગવાન કૃષ્ણે કલ્યાણ કર્યું. આની આનાથી વિશેષ ભગવાન કોણ મોટો દયાળુ હોય અને કોને શરણે જવું, એમ કથામાં આવે. અને ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, તો એમાંથી પોતાની રીતે કાપીને અર્થ કરે. બસ ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, પછી આપણે શું કરવાની જરૂર છે? એટલે પ્રથમના 17મા વચનામૃતમાં શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે આજે થોડો સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો જાય છે, એ કાઢવો છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાને બોલાવી ગયું. કેમ? તો કે આ એવી વાત કરે છે ઘણા સત્સંગમાં હિંમત વગરની, કે વર્તમાન ધર્મ યથાર્થ કોણ પાળી શકે છે, ભગવાનની આજ્ઞા પણ યથાર્થ કોણ પાળી શકે છે, માટે ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, એ કલ્યાણ કરશે, જેટલું પડે એટલું પાળવું, બાકી તો ભગવાન અધમ ઉદાહરણ છે. મહારાજ કે આને નપુંસક જાણવો, આ કુસંગ છે એ કાઢવો છે, આવું સમજાતું હશે ત્યારે ને. ઘણા વખત પહેલા એક ગામડેથી હરિભગત આવ્યા ને બેઠા ને મળ્યા ને પછી વાત થઈ, તો વાતમાંથી વાત કીધું મને કે સ્વામીજી અમારે પાડોશમાં ખેડૂત હતા, અમારે પાડોશમાં એક ખેડૂતનું ખેતર છે, તે આમ તો સારા હતા પણ પછી શું થઈ ગયું ને, તે ખેતરમાં પાણી પીવડાવતા હોય ને એવું બધું કરતા હોય ખેતીનું કામ, પણ એ ઉંદર નીકળે, સાપ નીકળે, વીંછી નીકળે, જીવ કાંઈ પણ જીવજંતુ નીકળે, કોદાળી મારી મારી જ નાખે. મેં કીધું એટલે તમે આ શું કરો છો, આ તમે એ બિચારા આવે વયા જાય મારી શું કામ નાખો છો, એ તમને ક્યાં હેરાન કરે છે? તો કે સ્વામી મને એને જવાબ દીધો ને એ મારે સમજવું છે. મને કે હમણાં આપણે ભટ્ટ મહારાજ ભૂદેવ આવ્યા હતા ભાગવતની કથા કરી, તો એમાં એને શું કીધું, ભાગવત મોટું તું મોટો. એ પેલો કે આ શું શું કહેવા માંગે, તો કે એમાં શું આવ્યું, અજામિલ મહાપાપી હતો, એકવાર પુત્રને નામે નારાયણ બોલ્યો તોય ઉદ્ધાર થઈ ગયો, તો પાપ ટકી રહેતું હશે નારાયણ બોલ્યા આગળ? હું કોઈ ઉંદરને સાપને વીછીને એમને નથી મારતો, કોદાળી મારું પણ નારાયણ નામ લઈને ફટકારું. પોત પોતાની રીતે જે અર્થ તારવે છે આમાં તો ઘણું બધું કહેવા જેવું છે. હું માપે માપે કહીશ, એક ભગવાન બુદ્ધનો પ્રસંગ કહી દો. ભગવાન બુદ્ધ રાત્રિનો સમય હતો, સત્સંગ કરતા હતા અને પ્રવચન થયું, પછી એમણે પ્રવચનની પૂર્ણાહુતિમાં એક વાક્ય બોલ્યા, સમાપન વાક્ય, કે સૌ પોતપોતાની રીતે સ્થાને જઈને રાત્રિનું અંતિમ કાર્ય પતાવી અને સૂઈ જાઓ. તો એમાં જે સાધક હતા એ સમજ્યા કે ભાઈ ભગવાન બુદ્ધે કહ્યું, ભગવંતે કહ્યું અંતિમ કાર્ય પતાવો, પરિપૂર્ણ કરી પછી સૂઈ જાઓ. અંતિમ કાર્ય તો રાત્રિના અંત ભાગમાં શું હોય, ધ્યાન કરવાનું, ધ્યાન કરીને પછી સૂઈ જાઓ. એ સાધકો હતા, એ ધ્યાન કરીને સૂઈ ગયા. અમુક માતાઓ હતી, એને એમ થયું અંતિમ કાર્ય સમાપન કરીને પછી સૂઈ જાઓ, એટલે ઘરકામ થોડું પડ્યું છે, બાળકને ધવડાવવાનું છે, એ બધા ઘરકામ કરી પૂરા કરીને સૂઈ જાઓ. એણે એવો અર્થ કર્યો. જોજો એક જ વાક્ય, રાતના અંતિમ પ્રહરનું અંતિમ કાર્ય સમાપન કરીને સૂઈ જાઓ. સાધકોએ ધ્યાન સમજ્યા, માતાઓએ ઘરકામ સમજી, ચોર હતો એ કે ચોરી કરવી અંતિમ કાર્ય છે મારું, એટલે એને ચોરી કરીને પછી સૂઈ ગયો. એક વેશ્યા પણ સત્સંગમાં હતી, તો એના ગ્રાહકને રીઝવીને પછી સૂઈ ગયો. એક જ વાક્ય, વક્તા એક જ, પણ દરજીની કાતર જુદી. એટલે કથામાં બેઠા હોય પણ વક્તાને જે કહેવું છે એ ન સાંભળે, એને જે સાંભળવું છે એ સાંભળે, બાકીનું બધું કાપે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કેવું અદ્ભુત વાક્ય છે. અહમ ત્વામ સર્વ પાપે વ્યો મોક્ષિષ્યામિ મા સૂચ, કેટલો ખોટો અર્થ, કેવી એને બધાએ કાતર ચલાવી છે. બસ ભગવાનને સમર્પિત થઈ જાઓ, શરણે થઈ જાઓ, બાકી બધા ધર્મ છોડો, એમાંથી ભ્રષ્ટાચાર દુરાચાર પોષાય, ભગવાનનું જ વચન આગળ લઈ લઈ. પણ આશરો શું કહેવાય એ સમજાવે નહીં, કારણ કે એને સમજાય તો સમજાવે, અને કદાચ સમજાતું હોય તો પણ એને જે પાપ પોષવું છે એટલે એના માપનો ડગલો બનાવે, કાતર રાખી જ હોય બીજું કાપી નાખે. આમ આપણે નહીં કહેતા ઘણા, દેવનો આશરો રાખો, એ ગમે તેવા ધર્મ પાળતા હશે પણ જો દેવનો આશરો નહીં હોય તો કલ્યાણ નહીં થાય, અને દેવનો આશરો હશે ને કાંઈ ધર્મ નહીં પાળતા હોય તો એનું કલ્યાણ થશે. પણ દેવનો આશરો શું કહેવાય એ સમજાવે નહીં. કોઈ સ્થાનમાં રહેવું એ દેવનો આશરો છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અરે પેલા ઉદ્ઘોષણા કરી છે, ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે, હે અર્જુન ધર્મની સ્થાપન માટે આવ્યું છે, અને એ જ વ્યક્તિ એમ કહી દે કે સર્વધર્માન પરિત્યજ્ય. પણ અર્જુનને એમ કહે છે મામેકમ શરણમ વ્રજ, અર્જુન અનેક ધર્મોનો વિસ્તાર છે, એ તને નહીં ખબર પડે. વેદના, આગમોના, નિગમોના, સ્મૃતિઓના, પુરાણોના અનેક ધર્મો છે, બધું મૂકી મારે શરણે આવે. મતલબ એ સમજાવે નહીં. શું મતલબ? કૃષ્ણનો એક કહેવાનો છે કે હું કહું એ જ ધર્મ. અત્યારે હું કહું એમ કરવા માંડ, કારણ કે તને નહીં ખબર પડે કયો ધર્મ પાળવો, કયો ધર્મ ન પાળવો, કયો મૂકી દેવો, કયો રાખવો, એ તને નહીં ખબર પડે. મૂકી દે. અત્યારે એ બધા ધર્મનો બાપ, રચયિતા, નિર્માણ કરતા એ હું અહીં હાજર ઊભો છું. વાત એ સાચી ને, શિક્ષક ઊભો હોય ત્યારે ગાઈડને પૂછવા જવાય, બુક્સને પૂછવા જવાય, ટેક્સ્ટબુકને પૂછવા જવાય, સામે પ્રોફેસર ઊભા છે. એમ જે બધા શાસ્ત્રોનો બાપ બેઠો છે સામે, તો અર્જુન એમ મૂકી દે, હું કહું એમ કર. આ સાર છે, એ સમજાવે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કહે, આ અનેક ધર્મોનો વિસ્તાર છે, તમે એમાંથી કેમ ચયન કરશો, નક્કી કરશો કે તમારે શું પાળવું શું છોડવું? માટે હું સર્વશાસ્ત્રમાંથી ઉદ્ધારીને, ઉદ્ધૃત કરીને તમને શિક્ષાપત્રી રચી આપું છું. આ જે પાળે એ અમારો, ન પાળે એ અમારો નહીં. એ સમજાવે નહીં. કેમ? કાતર રાખી છે બસ. પછી એ એક નક્કી થઈ ગયું ને, એટલે પછી અહીંથી બીજું બધું કાપી અને એક ચોકઠું તૈયાર કરે, એમાં ફિટ કરી દે, એ ડગલો બનાવે, બીજું બધું કાપી નાખે. વચનામૃતમાં આવે કે એ નરનારાયણને પ્રતાપે આપણે પણ એવા થઈશું. પછી નરનારાયણ મગજમાં ઘૂસી જાય એટલે પછી વચનામૃતમાં બીજું બધું કાપી નાખે અને એક ડગલો તૈયાર કરે, એ ડગલો પોતે પહેરે, બીજાને પહેરા, પછી બીજું કાપી નાખે. વચનામૃતમાંથી જ આમ પછી પછી આડું આવે ને, આડું આવ્યું નથી, બચ્ચ દઈને મૂક્યું નથી, પેટ દઈને ઉડાડ્યું નથી. શ્રી કૃષ્ણની વાત સમજાઈ જાય એટલે પછી બીજું બધું છે ને બધું કાપી નાખે. અને પેલી જ વાત, એ જ ડગલો, એ જ બરાબર ફિટ કરીને પછી પોતે પહેરે, બીજાને પહેરાવે. સર્વોપરી પ્રમાણે એક વાત પકડાઈ ગઈ એટલે પછી બીજું બધું કાપી નાખે. આમ આવ્યું નથી, બટકાડ્યું નથી, એવી સજાવેલી કાતર હોય. અને પછી એ ડગલો જે તૈયાર કરે, એ ડગલો પોતે પહેરે, બીજાને પહેરાવે. આ જ ઉપાસના કહેવાય, આ જ સર્વોપરીપણું કહેવાય, આ જ પતિવ્રતાપણું કહેવાય. બીજા તો અને બધી ગતિ જ નથી થવાની, પેલા તમારી થવાની છે. અને એક વાત મગજમાં, આમાં બધાને થોડી થોડી છાંટ આપું છું એટલે બહુ બીતા બીતા અમુક અમુક કહું છું, પણ હવે થોડુંક જરૂરી હોય છે. કોઈને આપણે કોઈના કાંઈ શું કહે દ્વેષભાવથી હરગીજ કહેતા નથી, પણ મારે તો સમજાવવું છે કે આ બધી જગ્યાએ આવા શ્રોતા હોય અને કાતર રાખીને બેઠા હોય, પોતાની રીતે આમાં જે નકશો છે એ પ્રમાણે ડગલો બનાવે છે અને પછી પહેરે છે ને પહેરાવે છે. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું, ધ્યાન કરવું, એટલે પછી અક્ષરબ્રહ્મ સહિત બધાને કાપી નાખે. આમ એ અક્ષરને તો પુરુષોત્તમનું દર્શનય નથી. હવે આ વાત વચનામૃતમાંય મળે નહીં, વેદમાંય મળે નહીં, ગીતામાંય મળે નહીં, ઉપનિષદમાંય મળે નહીં, સત્સંગીજીનમાં મળે નહીં, સત્સંગી ભૂષણમાં મળે નહીં, શિક્ષાપત્રીમાં મળે નહીં, બીજા ગ્રંથોમાં મળે નહીં, એને મોઢે જ મળે. હવે પણ તમે ગમે એમ કરો ને, વચનામૃતને ગમે તેમ આમથી આમ વંચાવો, એ ઓલી કાતર રાખી છે, ભાજ દઈને મૂકે, બે ફાડા કરી નાખે અને એ ઓલું ચોકઠું છે ને એમાં ફીટ મારી મારી મારી ફીટ કરી નાખે. અને પછી કે જોયું, આવું જ્ઞાન તમને ક્યાંય નહીં મળે. તો ક્યાં નથી મળે? આ મળે જ ક્યાંથી? આ ડગલો મળે જ નહીં તમને ક્યાંય. અમુક અંશે આમાં શું છે, જર્મનીમાં એક જણો થયો ને, તો એ એના બે ત્રણ સાગરીતોની સાથે કોઈ મને પકડી આવે અને પકડીને એને ખાટલો રાખેલો, એ ખાટલામાં સુવાડે, જો ટૂંકો પડે તો બે બે જણાને આગળ પાછળ રાખીને ખેંચાવીને ખાટલા બરોબર કરવાનો પ્રયાસ કરે, અને જો લાંબો પડે તો બે બાજુ થોડો થોડો કાપી નાખે. મારે નહીં, ના મારે નહીં હો, નહીં દાછું કડ, મારે તો નહીં જ, થોડો થોડો કાપે, આગળથી થોડો કાપે, થોડો પાંચી કાપે, મારે નહીં. પણ એને જે ઓલો પલંગ તૈયાર કર્યો છે ને ખાટલો, એની બરોબર કરવાનો પ્રયાસ કરે. ઈ કોણ? દરજી શ્રોતા. આગળ જે આપણે વાત કરી આંશિક સત્ય છે, નથી એવું નથી, પણ આપણે શું કહેવાનું છે? શ્રીજી મહારાજે શું કહ્યું? અંધારામાં હાથી જોયો. આમ તો કહ્યું છે કે આંધળા હાથી જોવાને ગયા એમ, પણ આપણે બીજાના આંધળા ન કહેવાય, અપરાધ થાય એમ આપણે શું કામ કેવું? પણ અંધારામાં હાથી જોવા ગયા, એમાં કોઈને પૂંછડું હાથમાં આવ્યું તો કે હાથી કેવો? તો કે દોરડા જેવો. કોઈને પગ હાથમાં આવ્યો હાથી કેવો? તો કે થાંભલા જેવો. કોઈને હુંઈડ હાથમાં આવ્યો હાથી કેવો? તો કે હાંભેલા જેવો. કોઈને કાન હાથમાં આવ્યો હાથી કેવો? તો કે હુંપડા જેવો. વાત સાચી પણ ખંડિત. સમ્યક રૂપે હાથી કોઈએ જોયો ન કહેવાય, એમ સમ્યક રીતે શાસ્ત્રને જે કહેવું છે એ સમજે ત્યારે સમ્યક શ્રોતા કહેવાય. આપણે જે સમજવું છે એ સમજીએ છીએ એવું નહીં, શાસ્ત્રને શું કહેવું છે, ભગવાનને શું કહેવું છે, મોટા સત્પુરુષને શું કહેવું છે. જો આ એક બીમારી પાછી શું કરી ગઈ છે કે વચનામૃત આદિક શાસ્ત્રોમાં લખ્યું છે, વચનામૃતમાં લખ્યું છે, અને કે આ વાત છે ને ઉપાસનાની ને આવી બધી એ શાસ્ત્રોમાં તો પડી હોય પણ સદગુરુ વગર સમજાય નહીં. એ સદગુરુ એને માન્યા ઈ, હવે એમ કેમ નક્કી થાય? મોટો લોચો. એટલે ભગવાનને, સાધુને, શાસ્ત્રને જે કહેવું છે એ સમજવું જોઈએ, એ સાંભળવું જોઈએ. એટલે કહું છું લિસનિંગ ઇઝ એન આર્ટ, સાંભળવું એક કળા છે. એને શું કહેવું છે? જુઓ, તમે માતા પિતા છો, તમારે દીકરી દીકરો જુવાન છે, મોડા ઘરે આવ્યા એટલે તમે એને ઠપકો આપ્યો, પણ બેટા કાંઈ આમ હોય કાંઈ, આ મોડી રાત થઈ ગઈ, તમે આમ રખડ્યા કરો, તમને પૈસા આપીએ છીએ તો તમે ક્યાં વાપરો છો, જરા અમને બતાવો આ શું કરો છો તમે. મા બાપની દ્રષ્ટિ શું છે, સમજાય છે ને, એનું ભલું કરવું છે. તો યંગસ્ટર સામે શું કહે એમ, એની રીતેથી આનો અર્થઘટન કરે છે. શું તમને, અમને પૂછો છો તમે પોકેટ મની ક્યાં વાપરો છો, તમને અમારા વિશ્વાસ જ નથી ને, અને અમારે ક્યાંય બહાર જવું જ નહીં, અમારે ક્યાંય ફરવું જ નહીં, તો અમારે હું ઘરમાં ઘરમાં પુરાઈ રહ્યું. ભાઈ એવું ક્યાં કહેવા માગે છે? એ તમે એવું વિચારો છો, જોઈ બે દ્રષ્ટિ. એમ શાસ્ત્રને ભગવાનને તો કંઈક જુદું જ કેવું છે, પણ અનાડી શ્રોતા ત્રીજું સમજે છે, એને તો એ કેવું જ નથી, એને તો બીજું જ કેવું છે. જુઓ, ભગવદ્ ગીતા છે ને એક સાથે ત્રણ જણાએ સાંભળી છે. પહેલો શ્રોતા અર્જુન, જોજો જમાવટ જોજો તમે, પહેલો શ્રોતા અર્જુન, બીજો શ્રોતા સંજય પોતે, અને ત્રીજો શ્રોતા ધૃતરાષ્ટ્ર. ત્રણેય એક સાથે ગીતા સાંભળે છે, વક્તા ભગવાન શ્રીકૃષ્ણ એક. ડાયરેક્ટ લાઈન હો, છતાંય ધૃતરાષ્ટ્રને જ્ઞાન ના થયું, સંજયને સંસાર ના છૂટ્યો, મોહ ના ગયો, અને એક અર્જુનને જ ગયો ને એ બોલ્યો કે નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધ્વા કરિષ્યે વચનમ તવ. અને અર્જુન નરનારાયણ દેવ થઈ ગયા. ગીતા તો ત્રણેય સાંભળી, ધૃતરાષ્ટ્ર તમોગુણી શ્રોતા છે, સંજય રજોગુણી શ્રોતા છે, અને અર્જુન પરમ સત્વગુણી શ્રોતા છે. અર્જુને એ સાંભળ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણને કહેવું હતું એ. ધૃતરાષ્ટ્ર એ સાંભળે છે, એને જે સાંભળવું છે તે સાંભળે છે. મામ કહા પાંડવા કિમ કુરવતી સંજય, આમાં કોણ જીતશે? મારો છોકરો દુર્યોધન, મારા દીકરા જીતશે, શું થશે? જોયું, અંધય જ વિચારે છે આમાં અમને ક્યાં ફાયદો થઈ જાય, અને પાંડવો ક્યાંથી નીકળી જાય, ભિખારી થઈ જાય, સંન્યાસી થઈ જાય, છોન જતા જંગલમાં. સંજય છે એને અહીંથી લાડવો કાઢવો છે, એને રાજ સાહેબી આ તે બધું. અર્જુનને કે ભગવાનને કહ્યું, શિષ્ય સ્તે હમ સ્વાધિમામ પ્રપન્ન, ભગવાન હું તમારો શિષ્ય છું, મને કંઈ ગમ પડતી નથી, હું તમારે શરણે છું, મને તમે કહો મારે શું કરવું. આ શ્રોતાઓના ભેદ છે. ભાઈ ભલ ભલાને નથી શાસ્ત્રમાં આ ગમ પડતી અને નથી આ ઈષ્ટને જે કેવું એ સમજાતું નથી, કારણ કે એને જે કેવું છે નથી સાંભળતા, એની દ્રષ્ટિથી નથી. આપણે કોઈ કોઈ પુસ્તક મળે છે ને, મેરી દ્રષ્ટિ મેં શ્રી કૃષ્ણ. હવે આપણી દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ આવે, પ્રયાસ સારો છે, એની સલામ તો કરવી જ પડે. વાત સાચી કે આપણી રીતે કેવા દેખાય છે જોઈએ, બરાબર છે, પણ આપણી દ્રષ્ટિમાં ભગવાન આવે? મેરી દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ એટલે શું, તારી આંખ હોય તો ને? વેદ વેદાંત ઉપનિષદ સ્વયં વેદ સ્વયં ઋષિઓ, અરે અક્ષર મુક્તો જેના પારને પામે નહીં, અરે ભગવાન પુરુષોત્તમ પોતે એમ કહે છે મારા પાર મહિમાના પારને હું પામતો નથી, તો હવે એક ક્ષુદ્ર જીવ એમ કે મેરી દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ આવ્યો, આવો મેં બતાવું ક્યાં હૈ, બતાવો લો તો ક્યાં હૈ બતાવો. એ પ્રયાસ સારો છે, આપણે એને નિંદા નથી કરતા, પણ મારે કહેવું છે એ જો આમાં પાછો લોચો પડે ને, હું જે દ્રષ્ટિએથી કહેવા જાઉં છું એ સમજે, એ મહત્વનું છે ને. વસ્તુસ્થિતિ એમ હોવી જોઈએ કે શ્રી કૃષ્ણ કી દ્રષ્ટિ મેં હમ, શ્રી કૃષ્ણ કી દ્રષ્ટિ મેં હમ તુમ કહાં હૈ, એની દ્રષ્ટિ આપણે ક્યાં છે, તો એને જે કેવું છે એ આપણને સમજાય. આ તો આપણે જે સમજીએ છીએ ને સાંભળવું છે એ સાંભળીએ છીએ ને એવો અર્થઘટન કરીએ છીએ, એટલે પછી વચનામૃત ઉપર અનેક ટીકાઓ ને અનેક ભાષાંતરો ના અંતે બધું થાય. ગીતા ઉપર તો અનેક ટીકાઓનું ભાષ્ય થયું, હવે હજારો ટીકાઓ હશે, અને ગોલોકમાં પછી અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ બધું માથું પછાડીને કહેતા, અર્જુન મેં આવું કીધું તું? આવું મેં કીધું તું તને કઈ યાદ છે? અર્જુન કે ના મહારાજ, આવું તો તમે નહોતું કહ્યું. થાય ને આવું? આ બે આમ તકલીફ થાય છે, એને શું કેવું છે? ડોક્ટરને જે કહેવું હોય એ આપણે ના સમજીએ તો લોચો પડે કે નહીં? એક જણો ગયો દવાખાને ડોક્ટરની પાસે, ડોક્ટર તપાસીને કીધું, અરે યાર તમે બીડી પીવાનું મૂકી દો, દેશી ખાખી ઉપાડી છે તમે. પણ કે સાહેબ હવે આ મારે 40-45 વર્ષનું વ્યસન તમે મૂકી દો એમ, એટલે કેમ મૂકી દો એટલે હું તમે કહેવા માગો છો? આ થોડું કંઈક ટોપી પાઘડી છે મૂકી દઉં, ન થાય હજમ, ન થાય ગેસ થઈ જાય, માટલું પેટ થઈ જાય માટલા જેવું, આમ તમને ખબર છે તમે કેમ થાય છે? હા તો ડૉક્ટર કે તમે એમ કરો, તમને ગેસનો એનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય તો તમે જમ્યા પછી એક પીઓ. એ વ્યાજબી વાત છે, તમે થોડુંક સમજો, જમ્યા પછી એક પીવી ભલે, અને 15 દિવસ પછી તમે મળજો. 15 દિવસ પછી પેલો આવ્યો, લાલ ટામેટા જેવો થઈ ગયો હતો. ડૉક્ટર કે જોયું ને બીડી મૂકીને તબિયત સુધરી ગઈ ને? અરે સાહેબ સુધરી જ જાય ને, તમે કીધું તો કે જમ્યા પછી એક બીડી પીવી, તે 15 વાર જમવું પડે છે. બીડી પીવા માટે જમે? હવે આમાં ડોક્ટરે કહ્યું એ સામ એને ગ્રહણ કર્યું કે પોતાને સમજવું તું એ ગ્રહણ કર્યું? સાહેબ સત્સંગમાં પણ આવું થાય છે, જે મારા ઠાકોરજીને ઈષ્ટને કેવું છે, પુરુષોત્તમને કેવું છે, ભગવાનને કેવું છે એ આપણે નથી સમજતા, અને આપણે આવું કંઈક અર્થ કરીએ છીએ જેમાં પછી એક બીડી પીવી. હા ઓલા ગોરદાદા લગ્ન કરાવતા હતા, મંગલમ ભગવાન મંગલમ કરો, મંગલમ મંડળ એને પછી હસ્તમિલાપના નાન બધું બધું કરાય, પછી ઓલા ગોરદાદા સપ્ત સુધી નાદ બધું સમજાવવા માંડ્યા, સપ્ત બધી સ્ત્રીઓનો ધર્મ. બહેનમાં દીકરી તમે સાંભળો, સાસુ સસરાને માતા પિતા તુલ્ય માનજો, ભાવથી એમની સેવા કરજો, અંજળેથી એની સેવા કરજો. માતા પિતા સમાન કોઈ દેવ નથી, નારી ધર્મ ન દુજા, પતિ દેવ ન દુજા, પતિ એ પરમેશ્વર માનજો. ક્યારે એને કટુ વચન ના કહેશો, એનું ક્યારેય અપમાન કરશો નહીં. તમારા એ પોષક છે માટે એમની ચરણ સેવા કરજો, એને આદર આપજો, અને એને પગલે પગલે ચાલજો. ત્યાં તો ઓલી ઊભી થઈ ગઈ ગોરદાદા, એ નહીં થાય, અરે દીકરી કેમ ના થાય, આ ટપાલી છે. હવે ઓઈલો ક્યાં એમ કે છે કે આની પાછળ પાછળ ચાલ, પગલે પગલે ચાલજો, એનો અર્થ છે કે એના આદર્શને અનુસરજો. એટલે ભગવાનને જે કહેવું છે એ સાંભળીએ, વચનામૃત વાંચીએ ત્યારે આપણું ડાપણ મૂકીને સાંભળીએ એને શું કહેવું છે, શ્રીજી મહારાજને શું કહેવું છે. પહેલેથી આપણે દરજીને જેમ ચોખ્ઠું તૈયાર કરી રાખીએ તો પછી હવે એ સમજાવવાનું છે. જોયું અહીંયા આમ કીધું, જોયું અહીંયા આમ કીધું, જોયું અહીંયા આમ કીધું, બીજું દેખાય કઈ તેમ કાતર મૂકી, આવું થાય છે કે નહીં તમે મને કહો. મુશ્કેલી અહીંયા છે. ઠીક, હવે એનો બહુ વિસ્તાર નથી કરવો. ત્રીજા નંબરના શ્રોતા દરજી જેવા, પછી ચોથા નંબર છે એ ચાયણી જેવા. આમ તમને ચાયણી સારી લાગે, ચાળવન કામ કરે ને એટલે, પણ જે એક નંબરની જે ચાયણી હોય છે ને પહેલી વાર જે નાખવે ને એ ચાયણીની વાત છે. આમ એ શું કરે, સારું સારું બધું ફેંકી દે, કચરો કચરો એની પાસે રાખે. એટલે આ બધી જે સત્સંગમાં સભા વાતો થતી હોય એમાં ક્યાં જોક્સ આવ્યા, ક્યાં વક્તાએ ક્યાં ભૂલ કરી બોલવા બોલવા, ઘણી વાર એમ કે પછી તેણે છાતીમાં લાત મારી દીધી એમ કેવું હોય, પછી તેણે લાતીમાં છાત મારી દીધી. એ એને બરાબર યાદ રહે, 10 વર્ષ એવો તેથી કે એમણે કીધું તો કે છાતીમાં લાતીમાં છાત મારી દેવી. અને ક્યાંક એની ટીકા કરી, અમુક આમાં બેઠા હોય ને કોઈને ગમે નહીં તો કે જોયું નરનારાયણદેવનું કાંઈ પણ, હું કહેતો હતો ત્યાં ન જવાય, જોઈ કૃષ્ણનું કાંઈ પણ ત્યાં ન જવાય, જોઈ જો કીધું ને પુરુષોત્તમનું કાંઈ પણ ત્યાં ન જવાય, જો એ જોઈને યાદ જ ન રહીએ. પણ આપણે એના માટે કીધું જ નથી, આપણા માટે તો બધા વંદ્ય છે. નરનારાયણ દેવ એ પણ આપણો બાપ છે, લક્ષ્મીનારાયણ આપણો બાપ છે, પણ સદાનો બાપ આપણો સ્વામિનારાયણ છે. એ મને તમને કહેવું છે, અને ના ક્યાં છે, ક્યાંય માથા ઘસીએ છીએ ઉલટાના, તમને નહીં દેખાતું એટલું અમને ભાવ થાય છે, એમ થાય છે હમણાં બથમાં પકડીને લઈ જાય ક્યાંક. પણ વચનામૃતમાં આપણા સહજાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ આપણને જે સમજાવે છે એ જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી પુરુષોત્તમની પાસે નહીં રહેવાય. કારણ કે એ આપણો સિવેલો ડગલો નહીં પહેરેવા ચાલવા દે, કારણ કે દરેક સ્કૂલનો યુનિફોર્મ હોય છે. એમ અક્ષરધામનો ક્યાંક યુનિફોર્મ છે, એ યુનિફોર્મ જ્યાં સુધી આપણે નહીં પહેરીએ ત્યાં સુધી મુક્તોની સભામાં ના બેસાય. એટલે ચાયણી જેવા છે એ શું છે, એ આવું બધું જે સારું સારું હોય ને બધું કાઢી નાખે, અને પેલા કુસક્યા ને ભૂસો ને હોય ને બધું મોટું મોટું એ બધું કચરો રાખે. ઉત્સવમાં આવ્યા આપણે કે કેમ ઉત્સવ, અરે જમવાની વ્યવસ્થા તોડી નાખે, અને આખા ઉત્સવમાં જમવાનો જ કચરો રાખ્યો એને થાળીમાં, એને બીજું કાંઈ હાથમાં ના આવ્યું. ઉતારા તો શું, પણ ચાર્જિંગની પણ વ્યવસ્થા હો, હા કોઈ જાણ ફોન સવારે ચાર્જ થઈ જાય એવી મજા ને તમારે, એક અરે ચાર ચાર ફોન ચાર્જ થાય, ગાદલા ને ગોદડા ને આને ત્યાં નાવાના ગરમ પાણીની વ્યવસ્થા, વાહ શું પણ છે. પ્રદર્શન એટલે એવું હો પણ આહા કેવું પડે, પણ એમાં કથા વાર્તા અમને આમ ભરપૂર કરી ગઈ, એમ કહેનારા તો કોક નરપુંગવ જ નીકળે કે શું ભાઈ કથામાં આપણને આ જાણવા મળ્યું, આપણો મનુષ્ય દેહ સફળ થઈ જાય, સત્સંગ સફળ થઈ જાય, આવી આ વાત થાય. આજે બધાને પૂછાતું હતું ને તે હું એ જોયા કરું, મેં કીધું અરે રે રે, આમાં ક્યાંય કોઈને કથા વાર્તાનું યાદ જ આવતું નથી. બીજું આપણે નહોતું ગમતું એમ નથી હોય, જો હજી કહું છું મારે જે કહેવું છે એટલે જો ઓશો રજની છે ને એ કોઈ પણ વાત કરતા હોય ને એ એક મને ગમ્યું, મેં એસા સુના હે કે તબ એસી ઘટના ઘટી હતી, હું આમ નથી કહેતો કે એ આમ કહે છે, હું નથી કહેતો, મેં આવું સાંભળ્યું, એમાં શરત ચૂક હોઈ શકે, મેં એસા સુના એ સાંભળ્યું, શું સાંભળ્યું એ તમારી ભૂલ છે ને, સમજ્યા શું એ તમારી ભૂલ છે, વક્તાએ તો કંઈક બીજું જ કેવું હતું. એટલે આપણને બીજું નહોતું ગમતું એવું નથી, આપણને ધૂન મંડપ સ્પર્શ કરી જતા હતો, આપણે બધું સ્પર્શ કરતું હતું, પણ કથા વાર્તા એ ક્યાંક તો આવવું જોઈએ કે ભાઈ આ અમારે આમને આમ આનંદ આનંદ થઈ ગયો, 72 કોઠે દીવા થયા. પણ એ આ ચાણી જેવા છે ને એ યાદ રાખે એ કે આ કહેવા જેવું નહોતું, આ શું કામ બોલ્યા, એ ચાણી છે એમ સમજી લેવું. અને કુશ્કું યાદ રાખ્યું એ વાતો બધી બરાબર છે પણ આટલું શું કામ આમ કીધું, હવે એને એ જ મગજમાં ભરી રાખી આટલું શું કામ કીધું, ભાઈ એટલું કાઢી નાખ ને. હે એમાં સરસ મજાનો ઉત્સવ જામ્યો હોય તો આમ ઉત્સવ બધું સારો, બધું ધૂળ બહુ ઉડે છે એટલે એનું શું કરવું, માણસો આવે તો ધૂળ તો હવે એને ધૂળ જ રીમા રાખે, એટલે ધૂળ જ ઉડ્યા કરે, ધૂળ જ ઉડ્યા કરે, એની અંદર ધૂળ ભરી છે ને. અને પછીનો જે શ્રોતા છે એ સુપડા જેવો છે, સુપડું એવું છે કે કચરો કચરો ઉડાડ નાખે, રાખવા જેવું અસલ ધાન્ય પોતાની પાસે રાખી લે, સુપડા જેવા. આવું હોય બધું, એ તો ભાઈ હોય, વક્તા છે, ભૂલ થાય, એમાં ક્યારેક આવેશ હોય, એનામાં ક્યારેક રજોગુણ આવે, ક્યારેક આંબુ આવી જાય તો એ આવેશમાં બોલ નાખે, પણ એ હોય તો બોલે, કાઢ નાખો. સાર સાર વાત લ્યો ને, આપણા બાપની વાત થઈ છે, ગુરુ ગુણાતીતની થઈ છે, ગુરુ ગોપાળાનંદની થઈ છે, સહજાનંદ સ્વામીની થઈ છે, આજ્ઞાની વાત થઈ છે, ઉપાસનાની વાત થઈ છે, ભક્તિની વાત થઈ છે, પકડો ને. એ હુપડા જેવો પણ એ શ્રોતા ગોતવો પડે. હે સુપડા જેવો, પણ એનાથી સારો જે શ્રોતા, શ્રેષ્ઠ શ્રોતા હંસ જેવો છે. સુપડું સારું સારું રાખે પણ પોતે પચાવે નહીં, સમજો ભેદ. અને હંસ શું છે, દૂધ એવું કહેવાય છે કે એની ચાંચમાં ને એની જીભને રસમાં એવું કંઈક હશે કે જે દૂધ પાણી ભેળું કરીને મૂક્યું હોય તો દૂધ મૂકો તમે, જેવો હંસ એમાં ચાંચ બોળે તો તરત દૂધ ફાટી જાય અને પાણી જુદું થઈ જાય અને દૂધના કોકડા વળી જાય, એ હંસ ખાઈ જાય. એ એવું હંસ દૂધ અને પાણી જુદા કરી શકે અને પાણી જુદું કરી નાખે અને દૂધ દૂધ ખાઈ જાય, એટલે કહેવાયું છે હંસ ન્યાય, નિરક્ષીર ન્યાય. નીર ને ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી, એ જુદા કરી નાખે પણ એને પછી જુદું કરીને ક્ષીર ક્ષીર એટલે દૂધ દૂધ ખાવા જેવો માલ માલ વસ્તુ એ હંસ પચાવી જાય. એ શ્રેષ્ઠ શ્રોતા, ખૂપડું રાખે ખરો પણ એ પચાવે પોતે નહીં, એ બીજાને દે. એમાં કોણ આવે ખબર છે, ઉપદેશકો. સારું સારું આમ સાંભળે, અમુકને એવા મોતી વીણતા આવડે, ગજબના મોતી વીણે, અફલાતું આપણને આપણને એમ થાય કે આને રતન વીણ્યા, આમ તમને ડાયરી વંચાવે ને તેમ થાય કે આ આ ક્યારે બોલ્યા હતા, એવા સરસ સૂત્રો વીણી વીણીને તમને આપે, ગજબ. પણ એ બીજાને કહેવા માટે પોતે પચાવે નહીં. પણ શ્રેષ્ઠ શ્રોતા એ છે જે નિરક્ષીર સાથ કરે અને પછી પોતે પચાવી જાય, એ શ્રેષ્ઠ શ્રોતા છે. એટલે શ્રેષ્ઠ શ્રોતાની હવે સમજાય એવી વ્યાખ્યા, દેહથી સાંભળજો, દેહથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી શાંત અને સ્થિર થઈને શ્રદ્ધા ભક્તિ સમાયુક્ત, શ્રદ્ધા અને ભક્તિભાવથી યુક્ત થઈને વિવેકપૂર્વક જે ભગવત કથાને સાંભળે એ શ્રેષ્ઠ શ્રોતા છે. દેહથી સ્થિર થવું પહેલા. ઘણા શ્રોતાઓ ધજપટ જેવા હોય, ધજા હોય ને, ધજા એના જેવા, એ ધજા ગમે એટલો પવન સ્થાંત હોય ને તો પૂંછડી હલે હલે થતી જ હોય. હા એમ અમુક હોય ને એ હલેહલ કિરાજ કરે, હલેહલ કિરાજ કરે, એક તો આગળ બેસે ને પછી મન પડે થી જાય. જોકે આ કોઈ એવું કરતા નથી પણ ઘણી જગ્યાએ એવું હોય, એક તો પછી આવે મોડા આવે વચમાં આવે પછી સામે ઉભા રહે પછી ખિસ્સામાંથી પૈસા કાઢે આપણી સામે એમ ગણે પછી અહીં વ્યાસપીઠ ઉપર મૂકે. અરે ભાઈ હવે કંઈક કહેવાય નહીં. હું એક ગામમાં બહુ વર્ષ 15 વર્ષ પહેલાં એક ગામડે ગયો હતો, થોડા ગામડા ફેર્યો હતો ને તો એક ગામમાં ગયો તો મેં પછી કથા વાર્તા શરૂ કરી. હવે ત્યાં એવું અહીં ઠાકોરજી આ મંદિર અને આમ જામ હનુમાનજી ગણપતિનું બધું આમ સ્થાન, તે ન્યાય ઘંટ લગાડેલો તે ગામમાં બધા આવતા હશે, જઈને દર્શન કરીને ત્યાં બેલ વગાડે, ધડીમ જઈને પગે લાગે, હું અહીં કથા વાર્તા કરું ઓઈલો જઈને ધડીમ જઈને. એટલે મેં કીધું ભાઈ આ ઘંટ ઉતારી લ્યો, આમાં મજા નથી આવતી. અરે પણ કે સ્વામી અમારી પરંપરા છે. મેં કહ્યું પણ હશે રાખી દો ને, પછી હું ભયો જાઉં પછી ચડાવી દેજો પાછો. એટલે વળી એક બે જણા સમજ્યા, બાકી તો ઘણા સમજે નહીં. જાણી એને એમ લાગે કે ધર્મ રસાતળવ્યો જશે. પણ વળી બે ત્રણ ડાયા હતા તે લઈને એને ઉતારીને મૂકી દીધો, મૂકી દીધો. પણ હું મેં કીધું હા છે શાંતિ રહી. જેવી બરાબર ને વાત જમાવી ત્યાં એક જણા આવ્યો દર્શન, ઘંટ ક્યાં ગયો? ગમે ત્યાંથી ગોતી પાછો ચડાવી દીધો. દેહ થી શાંત થવું, હલવું નહીં, ચલવું નહીં. આપણને જો શારીરિક તકલીફ હોય, અવસ્થા થઈ જાય, પ્રોસ્ટેટની તકલીફ હોય, પેશાબ કરવા માટે ઉઠવું પડે, ક્યારેક કોઈને એવું ઇમરજન્સી હોય, કોઈને એવો મેસેજ આવી જાય, જવું પડે. પણ વિક્ષેપ ન થાય એમ જવું, આપણને ખબર હોય કે આપણે ઉઠવું પડે એમ હોય છે, તો આપણે એવી રીતે જગ્યાએ શાંતથી બેસીએ, ત્યાંથી નીકળી જવાય, વયું જવાય તોય ન. ઘણી વાર તમે પહેલી લાઇનમાં સામે બેસો ને બરાબરની કંઈક વાત ચાલતી તમે ઊભા થઈને જાઓ ને, વક્તાનો નશો ઉતરી જાય. ક્યાં આને શું થયું? આ બીજી દ્રશ્ય સમજ્યો કે જ્યારે આમ ખરેખર ભગવત કથાની વાત આમ રસધાર ચાલતી હોય, એ વક્તાનું અપમાન નથી, વ્યાસ ગાદીનું અપમાન છે. તમે આવી રીતે મુખ્યમંત્રી બેઠા હોય તો ઉઠીને જાઓ છો? હાથ કામ હોય તો ઉઠી નથી શકતા? તો તમને એટલું ન થયું કંઈ ભગવાન બેઠો છે, આ વ્યાસ ગાદી બેઠી છે? મન પડે ત્યારે હાલા જાઓ, અને મન પડે તમે વિક્ષેપ કરો, એવું ન થવું જોઈએ. પણ અમુક એ ધજપટ જેવા હોય, એ હલ હલ હલ હલ કરે રાખે, જરાક આમ એને હસવા જેવું આવે ને ત્યારે ઊંચું જોવે, અને પછી તરત છે ને મોબાઈલમાં આમાં મંડે કરવા. હવે આપણને છેલ્લી હોતી જ ખબર પડે નહીં. આમ તો જો કે આ જોવા માટે જ વક્તાઓને વ્યાસપીઠ ઉપર બેસાડે, એટલે છેક સુધી જોઈ શકે કોણ શું કરે છે. દેહથી સ્થિર શાંત, ઇન્દ્રિયોથી શાંત, જોઈ જોઈ બીજે ના કરું. ઘણા વક્તાને જોતા જાય, આજુબાજુ જોતા જાય, ક્યાંક ગરોળી ફરતી હોય એના ઉપર ધ્યાન રાખે, શું કરે છે, ક્યાં જાય છે, બધું બહુ જોયા કરે. અને એમાં ખાસ ચાલતું હોય ને, કોઈ કોઈ એવો પ્રસંગ હોય, ઉત્સવ પ્રસંગ હોય ને એમાં મહેમાનો આવતા હોય તો એનું ધ્યાન ત્યાં જ હોય, જોયા રાખે કોણ આવ્યા, કેવા લુગડા પહેર્યા છે, ક્યાં પંથના બાવાજી છે, શું છે આ છે. અરે ભાઈ તમે અહીંયા બેઠા છો, અહીંયા ધ્યાન રાખો ને, એ આવશે એની મેળે, એને તો એ શોભાવા માટે જ આવ્યા છે. તમે શેના માટે આવ્યા છો? બસ એ તમે ધ્યાન રાખવા. પરણવા બેઠા હોય ત્યારે તમે આમાં જોયા રાખો કોણ મહેમાન આવે, જોયા રાખો. ત્યાં તો આમ જ્યારે ગમે એટલું ગાળ્યું જ્યાં તું, અરે શું જમાવટ હોય, માખી અહીંયા બેઠી હોય ને તોય પોતે ન ઉડાડે અણવરને કેમ, અને અણવર બિચારો વળી આમ આમ કરે. તો ભલા માણસ હવે આ બે કાવડિયાનું પરણવા જવું છે એમાં આટલું બધું તમે માયતમ રાખો છો, તો આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ એની વર હારી આપણે પરણવાનું ચાલે છે. તો જરા અદબ રાખો ભાઈ, જરા જરા જરા ઉસકા મરતબા માન મરતબા રાખો યાર. એટલે મન અને એટલે ઇન્દ્રિયો અને દેહથી શાંત થાય છે. પણ ધ્યાન રાખવું સૂઈ ન જવું. હા બધું કેવું પડે ને, અરે અરે નહીં તરીકે શાંત થવાનું કીધું છે ને પછી આંખ્યો ને આ બધું આમ થઈ જાય. તમે કયો હા ખોટું જરાય નહીં, હા બધામાં હા. એટલે એવું ના, એટલે શ્રેષ્ઠ એના એમાંથી ધ્વજપટ કરતા એક શ્રેષ્ઠ શ્રોતા, અનેક પ્રકારના શ્રોતાઓ છે, ઊંટ જેવા, ગર્ધબ જેવા, કાગડા જેવા, મચ્છર જેવા, આ બધા એવું છે. આખી એની આખો ગ્રંથ લખાય એવું છે, આ શ્રોતાઓ ઉપર આખો ગ્રંથ લખાય એવું છે. પણ એ ધ્વજપટ એટલે ચંચળ જે હોય એનાથી સારો શ્રોતા ચાતક શ્રોતા છે. ચાતક પક્ષી જોઈ છે ને, ચંદ્રની સામે આમ ઉગે ચંદ્ર પૂર્ણ આમ જ બેસી ગયું હોય, પછી આમ ચંદ્ર ઉપર આવે ને તો એ આમ ફરી ન થાય, આમ આખું આમ થઈ જાય. કેવી વાત કહેવાય, એવી રીતે ચંદ્રને પીવે, પણ સળગતો કોલસો ચાતક મુખમાં લે તો ઠરી જાય એવી એની ચંદ્રની શીતળતા આવી જાય. એક ક્ષણ માટે પણ ચંદ્રને છોડે નહીં. એમ ચાતકની જેમ શ્રોતા વક્તા એનો તાર સંધાય, એ શ્રેષ્ઠ શ્રોતા છે. એટલે કહ્યું, લિસનિંગ ઇઝ એન આર્ટ વેન યુ મસ્ટ બી ઓનલી ઇયર્સ એન્ડ આઈસ. જ્યારે તમે ફક્ત આંખ અને કાન જ હો એવી રીતે તમારે તન્મય થઈને સાંભળવું, એ શ્રેષ્ઠ શ્રોતા છે. એ શ્રેષ્ઠ લિસનિંગ એટલે સાંભળવાની કળા છે. તમે ફક્ત આંખ અને કાન બની જાઓ, બધું અસ્તિત્વ ભૂલાઈ જાય. ઓનલી ઇયર્સ એન્ડ આઈસ, એ ચાતકની જેમ આંખથી વક્તાને જોવા અને કાનથી સાંભળવા, તન્મય થઈ જાય. શું વિચાર કરો છો ભાઈ, વિદેહ થયા વગર કે બ્રહ્મરૂપ થયા વગર રહેતો હશે, તમે વાત કેવી કરો છો? હે, અદ્ભુત છે. એમ તન્મય થઈને સાંભળે, પછી મનને શાંત કરે. આ બહુ મોટી વાત છે. એ આમાં આવ્યું, સર્વપ્રથમ સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને. પેલું વાક્ય જુઓ, આપણે બેસીએ છીએ પણ મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે, દોડ્યા કરે, ભાગ્યા કરે, પણ દેહ અને ઇન્દ્રિયને સજાગપણે આંખને અને જો શ્રવણને અને દેહને સ્થિર કરે તો સ્વાભાવિક રીતે મન શાંત થઈ જાય. પણ તમે સેજ આમ જોવો તો જે જોવો એનો સંકલ્પ થવાનો છે. સેજ તમે આમ ડાવાડોલ થયા એટલે તરત એનો સંકલ્પ થવાનો જ છે. પણ એ તમે એ સ્થિર થઈ ગયા તો એ તરત, એટલે ઘોડા બરાબર પેલા ઘોડા ગાડીઓ ફરતી ત્યારે ખબર ને ઘોડાના આમ ડાબલા પહેરાવી દેતા. શા માટે? એને સામે જ દેખાય, આજુબાજુ ના દેખાય. એમાં આપણે આંખ અને કાન સ્થિર કરી દઈએ તો મન સ્થિર થાય. એ ભાઈ, એટલે જ તો મંગળાચરણ હોય છે આ મનને શાંત કરવા માટે, એટલે જ તો ધૂન હોય છે, એટલે જ તો ધ્યાન હોય છે. પણ આપણે બધું પતે પછી આવીએ છીએ અને પછી એમ કહીએ છીએ કે સાંભળીએ છીએ પણ કાંઈ આમ ઉતરતું નથી, અસર નથી થતી, પણ ચીંથી થાય એમ. ફાઉન્ડેશન ભૂલાઈ ગયું આખું. હજી સમજાય નહીં આ વાત કે સાંભળવું એટલે સાંભળવું એ તો, પણ ભાઈ ઊભે પગે તમે સાંભળો, ઊભે પગે તમે ખાવ છો, ઊભે પગે તમે વાતો કરો છો, ઊભે પગે તમે જાઓ છો, બધું ઊભે એટલો માણસ જ્યાં હોય હલ હલ હલ હલ હલ હલ હલ હલ. પછી સાંભળો, સંભળાય ખરું પણ પચે નહીં. કેવા બાબા, કોઈ વસ્તુ હલચલ હલચલ થતી હોય તમે નાખવા જાઓ તો અંદર પડે? હે, ગાય દોતા હોય ને આમ કરતો ને બોગડું એક જણ આમાં આમાં આમાં આમાં કરી રાખતો હોય તો ઓલો આમાં આમ કરે તો આમ પડે જ નહીં ને અંદર. તો જો એને ખરેખર પીવું હોય તો આ શાંત કરવા માટે બેસવું જ પડે. બેઠા હોય જે ધૂનમાં કથામાં ધ્યાનમાં, એને એમ ન માની લેવું કે આપણે શાંત કરી લીધું છે. બેઠા પછી શાંત થવાની સાધના કરવી પડે. પણ છતાંય જે નથી બેસતા એના કરતાં જે બેસે છે વહેલા આવીને, એ પગે લાગવા જેવા કે એને એટલું તો શ્રદ્ધા બેઠી કે ભાઈ ધૂનમાં બેસવું અને મનને સ્થિર કરવું, બધું ભૂલવું અને શાંત થઈ પછી ભગવાનની વાતો સાંભળજો. ભાઈ, સંસારના તો વ્યવહારો બહુ કર્યા છે, બધેથી વેગ ચડે એવું જ છે. બધી જ્યાં જાઓ ત્યાં વેગ ચડે છે. આ વેગ ઉતારવાનું એક જ ઠેકાણું છે, ભગવાનને ભગવાનની કથા, એ સિવાય ક્યાંય નથી. એટલું તો સમજાણું છે, પછી કરી શકે ન કરી શકે પછીની વાત છે. પણ હાયલો એ કોક દી પહોંચે, બે ડગલાય ચાલ્યો મહારાજ કે તો કાશીએ પહોંચે, મોડો પહોંચે પણ પહોંચે. પણ જે હાલે જ હોય રહી ક્યારે પહોંચે? એમ જે નથી જ આવતા, બધું પતી જાય પછી જ આવે છે. તો એ ભાઈ આ અમસ્તુ તો નથી જ મૂક્યું ને મોટા આવશે તો. શાંત કરવા માટે મંગળાચરણ છે. ઘણા કથાકાર વક્તાઓ લાંબુ મંગળાચરણ કરે તો ઘણા ચિઠ્ઠીઓ મોકલે. મંગળાચરણ ટૂંકું કરી નાખો ને એટલે પછી વક્તાએ કેવું પડે કે ભાઈ તમને ન પોસાતો હોય તમે મોડા આવો, બાકી આટલું તો થશે. કેવી ડોંગરેજી મહારાજની, બધા આમ ધૂમ, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કરવું પડે. પછી બુદ્ધિને સ્થિર કરે. જો એક તાત્વિક વાત છે થોડીક, મન સુખમાં સ્થિર થાય છે, બુદ્ધિ શ્રદ્ધામાં સ્થિર થાય છે. મન સુખમાં સ્થિર થાય, તમને સારું ખાવાનું મળે, સારું જોવાનું મળે, મન ખીલો થઈ જાય તમારે. જો પિક્ચરના થિયેટરમાં તમે પિક્ચર જોવા જાઓ છો તો ખીલો નથી થઈ જતો, કોક આમ વાત કરો અત્યારે ક્રિકેટ રમાતું હોય ને એમાં હોય ચગો છોકો બરાબર મારે એ ટાણે તમારો સગો દીકરો તમને કે ફા ફા અત્યારે મનો કેમ, મનને સુખ આવે છે એટલે સ્થિર થઈ જાય. બુદ્ધિ સુખમાં કોઈ દિવસ સ્થિર થતી નથી, શ્રદ્ધાથી સ્થિર થાય છે. એને જ્યાં શ્રદ્ધા બેસે સ્થિર, મકોડાને જેમ ગોળની કાંકરી દીઓ ને બેસી જાય એમ શ્રદ્ધા બેઠે તો સ્થિર થઈ જાય. સમજી લ્યો કે જો મન બુદ્ધિ સ્થિર નથી થતી તો શ્રદ્ધા નથી. શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું કે મહારાજ અખંડ સ્મરણ કેમ નથી થતું, મહારાજ કે પહેલા તો અખંડ સ્મૃતિ રહે એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નથી. જો ભેદ સમજાવું, તમે ગાડી લઈને જતા હો, તમે બહુ થાક્યા હો, એર કન્ડિશન લ્યુમિજન કે ગમે એવી બહુ મર્સિડીઝ કે એવી તમે ટેક્સી કરી, આખી એર કન્ડિશન બધી ફૂલ સુવિધાપૂર્ણ ગાડી છે, તો થાક્યા છો, તમે બહુ મોટા માણસ છો, ઉદ્યોગપતિ છો ને બધું એવું છે, થાક્યા છો, તમે અંદર બેસી જાઓ, સુખ થાય કે નહીં? સુખ આવે ને તમે તાક્યા પાક્યા આવ્યા, તમે બેસી જાઓ, એ ગાડી સીટો આમ ઓટોમેટિક બધું આમ થતું હોય ને બધું આમ ફટાફટ અને એટલું બધું વાતાનુકૂલિત હોય અને શાંતિ થઈ હાસ મજા આવી ગઈ. એ ટાણે બુદ્ધિમાં એક શંકા ગરી જાય અને શ્રદ્ધા હટી જાય, શંકા આવેલા શ્રદ્ધા હટી જાય, એ ટાણે તમને એક શંકા ગરી જાય, આ અંતરિયા લૂંટશે તો નહીં ને, પતી ગયું. એર કન્ડિશનનું સુખ આવશે પણ શાંતિ નહીં આવે. મન સુખમાં સ્થિર થાય, બુદ્ધિ શ્રદ્ધામાં સ્થિર થાય ત્યારે શાંતિ મળે. નચ અભાવયતઃ શાંતિઃ. શ્રદ્ધાને ભાવના વગર ને ભગવાન ગીતામાં કહે ક્યારે શાંતિ થતી નથી અર્જુન. સુખ થાય, શાંતિ ન મળે. શ્રદ્ધા વગર ક્યાંય શાંતિ નહીં મળે. તમે એ ગમે એટલી સુવિધા હોય છે, ઘરમાં તમારે જાહો જલાલી હશે, આખો પરિવાર સુખમાં રહેતા હશે, પણ એકબીજામાં શંકા કરી ગઈ તો, પતિ પત્નીમાં શંકા કરી ગઈ તો, એવું બધું સુખ હોય પણ શાંતિ ન થાય. કેમ? શ્રદ્ધા ખંડિત થઈ ગઈ. અને જો શ્રદ્ધા જોડાઈ જાય તો શાંતિનો ધોધ. એટલે ભગવાનની ભક્તિ અને શ્રદ્ધા, કથામાં શ્રદ્ધા, વક્તામાં શ્રદ્ધા, ગ્રંથમાં શ્રદ્ધા, તુરત બુદ્ધિ સ્થિર. આવી રીતે બધું શાંત થાય ત્યારે ભગવત કથા અંદર ઉતરે. અને સમજો, ન કહેવાય છતાં એક વાક્ય બોલું છું કે ત્યારે જ શ્રોતા સગર્ભા થાય છે, એનામાં બીજ પડે છે, હવે એને એને પુત્ર કે એનું ફળ પ્રાપ્ત થશે. ભગવાને કહ્યું ને પછી એને અક્ષરધામ રૂપી પુત્રની ફળની પ્રાપ્તિ થાય છે, બાકી પછી એ સગર્ભા નથી થતો. એટલે જ ઉપનિષદના ઋષિએ પ્રાર્થના કરી પ્રારંભ, ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિઃ રાપઃ શાંતિઃ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિઃ શાંતિર્વિશ્વદેવાઃ બ્રહ્મ શાંતિઃ સર્વગું શાંતિઃ શાંતિરેવ શાંતિઃ. એમાં શું કહે છે ઋષિ? પ્રથમ પ્રાર્થના મંત્ર છે ઉપનિષદના, પૃથ્વી શાંત થાઓ, જલ શાંત થાઓ, સમગ્ર જળ ચેતન વૃક્ષો વનસ્પતિઓ ઔષધો બધું બધા બધું સર્વત્ર મન બુદ્ધિ ચીર ઇન્દ્રિયોના દેવતાઓ બધા શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ પ્રથમ, પછી ઉપનિષદની વાણી ઉચ્ચારાશે, પછી ગુરુ બોલશે, તમે બધા શાંત થાઓ. કેટલી વાર બોલ્યા અને છેલ્લે ત્રણ વાર બોલે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેટલું શાંતિ માટે, શાંતિ માટે કેટલી ઉપાસના છે, કેટલા મંત્રો છે. અને આપણે તો હડપ દઈને ઘૂંટ્યા બેસી ગયા, શું કે હે જો કેટલી ભૂલ હોય છે તમે જોયું ને, આ કથા શ્રવણ એટલે લિસનિંગ ઇઝ ઇન આર્ટ, કેટલી કળા છે ભાઈ. શાંત થાઓ ઋષિઓ, કે શાંત થાઓ અને જો બધો જ અંદર બાહ્ય કોલાહલ શાંત થાય ત્યારે જ પરમાત્માનો શબ્દ સંભળાય, ત્યારે એ અવાજ સંભળાય, ત્યારે એને વાણી સંભળાય. હા, આ તમે રેડિયો ગમેલો મોંઘો લાવ્યો પણ બરાબર આમ ટ્યુન લાગે સ્ટેશન ઉપર એનું જે હોય ત્યાં લાગે, બસ ધીસ ઇઝ ઓલ ઇન્ડિયા રેડિયો. અને તમે ગમે એટલું બીજું આગળ કાઢે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે તમને સમજા આવે નહીં, ના પકડાય જ નહીં. એક સરદારજી રેડિયો લઈ આવ્યા, બીજા દિવસે જઈને પેલાના વેપારીના ખોળામાં ઘા કરીને કે તુમ સબ લોગ હમકો બુદ્ધુ સમજતે હૈ ક્યા, સરદારજી માને અકલ વગર કે બિના અકલ કે તુમ માનતે હો ક્યા, અરે ક્યા હુઆ સરદારજી સલામ તુમકો, અરે સલામ ક્યા, મેને જબ લિયા તો બોલે થે કે મેડ ઇન જાપાન હૈ, મેને વહાં જાકે ચાલુ ક્યા તો વો બોલા ધીસ ઇઝ ઓલ ઇન્ડિયા રેડિયો. વાહ, પાછો નાખી ગયો. પણ ટ્યુન મળવું જોઈએ ને તો રેડિયામાંથી સંભળાય ને એમ, બરાબર સોય મળે બધું શાંત થાય ત્યારે એનો અવાજ સંભળાય છે, નહીતર અવાજ સંભળાતો નથી. એ ત્યારે સ્થિર થાય, એની વાણી સંભળાય, એ હૈયામાં ઉતરે અને પછી જ સ્થિર થઈને ભગવાનની કથા એને શ્રોતા છે એ પચાવે છે. ઉત્તમ શ્રોતા થવાના આ બધા પગથિયાઓ છે અને એ આપણે આત્મસાત કરીએ, એને પચાવીએ અને ધીમે ધીમે જેટલું થાય એટલું કરીએ અને પછી એમાં જે આપણને ગુણાતીત બાપ શું કહેવા માગે છે એ ધીમે ધીમે સાંભળીએ અને જો પચે તો આપણું કામ થઈ જાય. ભગવાન શ્રી હરિ, ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ બધા સંતો આપણા ઉપર કૃપા કરે કે આપણને એમને જે કહેવું છે સમજાય અને એ પ્રમાણે પચે, એવી પ્રાર્થના સાથે વિરામ. સહજાનંદ સ્વામી વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.